શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંધ દસમો અધ્યાય. ઉત્તમનું માર્યા જવું તથા ધ્રુવનું યક્ષો સાથે યુદ્ધ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવે પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના બે પુત્રો થયા. મહાબલી ધ્રુવની બીજી પત્ની વાયુપુત્રી ઈલા હતી. તેનાથી તેમને ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યારત્નનો જન્મ થયો. ઉત્તમના હજુ લગ્ન પણ થયા ન હતા કે એક દિવસે શિકાર ખેલતી વખતે તેને હિમાલય પર્વત પર એક બળવાન યક્ષે મારી નાખ્યું. તેની સાથે તેની માતા પણ પરલોક સિધાવી ગઈ. ધ્રુવે જ્યારે ભાઈના માર્યા જવાના સમાચાર સાંભળ્યા ત્યારે ક્રોધ, શોક અને ઉદ્વેગ ભર્યા તેઓ વિજય અપાવનારા એક રથ પર સવાર થઈને યક્ષોના દેશમાં જઈ પહોંચ્યા. તેમણે ઉત્તર દિશામાં જઈને હિમાલયની ઘાટીમાં યક્ષોથી ભરેલી અલકાપુરી જોઈ. તેમાં ભૂત, પ્રેત, પિશાચ વગેરે રુદ્રના અનેક અનુચરો રહેતા હતા. હે વિદુરજી, ત્યાં પહોંચીને મહાબાહુ ધ્રુવે શંખનાદ કર્યો. તેથી સમસ્ત આકાશ અને દિશાઓ ગુંજી ઉઠી. તે શંખધ્વનિથી યક્ષ પત્નીઓ ઘણી જ ગભરાઈ ગઈ. તેમની આંખો ભયથી દયામણી બની ગઈ. હે વીરશ્રેષ્ઠ વિદુરજી, મહાબળવાન યક્ષવીરો તે શંખનાદ સહી શક્યા નહીં. તેથી તેઓ જાત જાતના અસ્ત્ર શસ્ત્રો લઈને નગરની બહાર નીકળી આવ્યા અને ધ્રુવ પર તૂટી પડ્યા. મહારથી ધ્રુવ પ્રચંડ ધનુર્ધર હતા. તેમણે તે યક્ષોમાંના પ્રત્યેકને એકી સાથે જ ત્રણ ત્રણ બાણ માર્યા. એ બધાએ જ્યારે પોતપોતાના મસ્તકોમાં ત્રણ ત્રણ બાણ લાગેલા જોયા ત્યારે તેમને એવી ખાતરી થઈ ગઈ કે અવશ્ય અમારી હાર થશે. તેઓ ધ્રુવજીના અદ્ભુત પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. પછી જેમ સાપ કોઈના પગની લાત સહી શકતો નથી, તેવી જ રીતે ધ્રુવનું આ પરાક્રમ નહીં સહેવાતા તેમણે પ્રતિશોધની ઈચ્છાથી તેમના બાણોના જવાબમાં એકી સાથે જ તેમનાથી બમણા છ છ બાણ છોડ્યા. યક્ષોની સંખ્યા 13 અયુત 130,000 હતી. ધ્રુવજીનો બદલો લેવા માટે અત્યંત ક્રુદ્ધ થઈને રથો અને સારથીઓ સહિત તેમણે ધ્રુવજી પર પરીઘ, ખડગ, પ્રાસ, ત્રિશૂળ, ફરસી, શક્તિ, સૃષ્ટિ, ભૂસુંડી તથા ચિત્ર વિચિત્ર પાંખોવાળા બાણોનો વરસાદ વરસાવ્યો. આ ભીષણ શસ્ત્ર વર્ષાથી ધ્રુવજી સાવ ઢંકાઈ ગયા. ત્યારે લોકોને તેમનું દેખાવું એવી રીતે બંધ થઈ ગયું કે જેમ ભારે વરસાદથી પર્વતનું દેખાવું બંધ થઈ જાય છે. તે સમયે જે સીધો આકાશમાં સ્થિત થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ બધા હાહાકાર કરીને કહેવા લાગ્યા, આજે યક્ષસેના રૂપી સમુદ્રમાં ડૂબીને આ માનવ સૂર્ય અસ્ત થઈ ગયો. યક્ષો પોતાના વિજયની ઘોષણા કરતા યુદ્ધ ક્ષેત્રમાં સિંહની જેમ ગરજવા લાગ્યા. એ દરમિયાન ધ્રુવજીનો રથ એકાએક એ જ રીતે પ્રગટ થઈ ગયો કે જેમ ધુમ્મસમાંથી સૂર્ય ભગવાન નીકળી આવે છે. ધ્રુવજીએ પોતાના દિવ્ય ધનુષ્યનો ટંકાર કરીને શત્રુઓના હૈયા હચમચાવી નાખ્યા અને પછી પ્રચંડ બાણોનો વરસાદ વરસાવીને તેમના અસ્ત્રો શસ્ત્રોને એવી રીતે છિન્ન ભિન્ન કરી નાખ્યા કે જેમ આંધી વાદળોને વેરણ છેરણ કરી નાખે છે. તેમના ધનુષ્યમાંથી છૂટેલા તીક્ષ્ણ બાણ યક્ષ રાક્ષસોના કવચોને ભેદીને એ રીતે તેમના શરીરોમાં ઘૂસી ગયા કે જેમ ઇન્દ્રે છોડેલું વજ્ર પર્વતોમાં પ્રવેશી ગયું હતું. વિદુરજી, મહારાજ ધ્રુવના બાણોથી કપાયેલા યક્ષોના સુંદર કુંડલ મંડિત મસ્તકોથી, સોનેરી તાડ વૃક્ષો જેવી જાંઘોથી, કંકણોથી શોભતા બાહુઓથી, હાર ભુજબંધ મુગટ અને બહુમૂલ્ય પાઘડીઓથી છવાયેલી તે વીરોના મનને લોભાવનારી યુદ્ધભૂમિ ઘણી શોભા પામી રહી હતી. જે યક્ષો ગમે તેમ પણ જીવતા બચ્યા, તેઓ ક્ષત્રિય શ્રેષ્ઠ ધ્રુવજીના બાણોથી લગભગ તમામ અંગો છિન્ન ભિન્ન થઈ જવાને કારણે યુદ્ધના ખેલમાં સિંહથી પરાભવ પામેલા ગજરાજની જેમ મેદાન છોડીને ભાગી ગયા. નરશ્રેષ્ઠ ધ્રુવજીએ જોયું કે તે વિશાળ યુદ્ધભૂમિમાં હવે એક પણ શત્રુ અસ્ત્ર શસ્ત્ર લઈને તેમની સામે નથી, ત્યારે તેમને અલકાપુરી જોવાની ઈચ્છા થઈ, પણ તેઓ પુરીની અંદર ગયા નહીં. આ માયાવીઓ શું કરવા ઈચ્છે છે એ વાતની મનુષ્યને ખબર પડી શકતી નથી. આ પ્રમાણે સારથીને કહીને તે વિચિત્ર રથમાં જ બેસી રહ્યા, તથા શત્રુઓના નવા આક્રમણની આશંકાથી સાવધાન થઈ રહ્યા. એટલામાં જ તેમને સમુદ્રની ગર્જના જેવો આંધીનો ભયંકર અવાજ સંભળાયો, તથા દિશાઓમાંથી ઉડતી ધૂળ પણ દેખાય. એક ક્ષણમાં જ આખું આકાશ મેઘમાળાથી ઘેરાઈ ગયું. ચારે તરફ ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી. હે નિષ્પાપ વિદુરજી, તે વાદળોમાંથી લોહી, કફ, પરુ, વિષ્ટા, મૂત્ર તેમજ ચરબીનો વરસાદ વરસવા લાગ્યો, અને ધ્રુવજીની આગળ આકાશમાંથી ઘણા બધા ધડ પડવા લાગ્યા. પછી આકાશમાં એક પહાડ દેખાયો, અને બધી જ દિશાઓમાં પથ્થરોના વરસાદની સાથે ગદા, પરિઘ, તલવારો અને મૂસળ પડવા લાગ્યા. તેમણે જોયું કે ઘણા બધા સાપ વજ્રની જેમ ફૂફાડા મારતા રોષભરી આંખોમાંથી આગના તણખા ઓકતા આવી રહ્યા છે. ટોળે ટોળા મદમસ્ત હાથીઓ, સિંહો અને વાઘ પણ દોડતા આવી રહ્યા છે. પ્રલય કાળના જેવો ભયંકર સમુદ્ર પોતાના પ્રચંડ મોજાઓથી પૃથ્વીને ચારે બાજુએથી ડૂબાડતો મહાભીષણ ગર્જના સાથે તેમની તરફ આગળ વધી રહ્યો છે. ક્રૂર સ્વભાવવાળા અસુરોએ પોતાની આસુરી માયાથી એવા ઘણા બધા કૌતુકો દેખાડ્યા કે જેમનાથી કાયરોના મન કંપી ઉઠે છે. ધ્રુવજી પર અસુરોએ પોતાની દુસ્તર માયા ફેલાવી છે એ સાંભળીને ત્યાં કેટલાક મુનિઓ આવ્યા અને ધ્રુવજી માટે મંગલ કામના કરી. મુનિઓએ કહ્યું, હે ઉતાન પાદ નંદન ધ્રુવ, શરણાગતના ભયને નષ્ટ કરનારા સારંગ પાણી ભગવાન નારાયણ, તમારા શત્રુઓનો સંહાર કરો. ભગવાનનું તો નામ જ એવું છે કે જેને સાંભળવા અને કીર્તન કરવા માત્રથી મનુષ્ય દુસ્તર મૃત્યુના મુખમાંથી અનાયાસે જ બચી જાય છે. ચોથા સ્કંધ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.